સંસાર નો નિવેડો લાવવો જોઈએ. સંસાર નો નિવેડો ચિંતાપૂર્વક નહીં. ચિંતા કોઈ જોઈ લ્યો આમાં નહી? તારે સારું, ચિંતા નહીં જોઈ લ્યો, સારું નહી જોયેલી. નઈ ચિંતા જોયેલી નહી પણ અનુભવેલી તો ખરી ને. ચિંતા જોયેલી નહી પણ અનુભવેલી તો ખરી ને. અનુભવી કરે કરી એ કરી લાગે એમ. પછી કે છે મારો જીવ બળે છે, ના બાવી ચીલગોડા બાજે ફરી આવશે. જીવ ના બાવી જીવ બાળવાનું, શું લઈ જવા સારું જીવ બાળવાનો. તે એટલે નવી દુનિયા બનાવે છે, જૂની દુનિયા કરી નાખવા જઈ શકાય. નવી નરે છે તે નવી દુનિયા જોઈ આવી. જૂની દુનિયા સબ કોવાઈ ગયેલી, ચડી ગયેલી. જૂના જે રિવાજ છે ને બધા સડી ગયેલા. અને મારા ચાર ની 80 વર્ષ થયો હોય તો હું પોતરો ના મરે. અરે ભાઈ ભક્તિ કરીને જોવાનો. નોનો નોની બેબી રહી ગઈ છે ને, કઈ ભાઈ ના નોની રહી ગઈ છે. પેલો પૂછ્યો કહ્યું, હા બે કહ્યું પૂછ્યો, હા ખુલાસો થશે, મન નો ખુલાસો થાય. અજંપા કહ્યું બધી આ જીવવા જીવાવ, આટલું ખાવા પીવાનું આટલું બધું સગવડ સારી છે. હિન્દુસ્તાન લોકો ચોખ્ખું ઘી જોઈએ તો ઠેકાણ નહીં પડે, ચોખ્ખા ઘી બી દૂધ બૂધ દહીં બહી ચિકન વિકન બધું સારી છે. તો આમ સમજો ને કે જીવન જીવવું, જીવન જીવવાનું શીખો. જો એમણે પેલો ઉપાય પૂછ્યો એ બતાવો, બતાવ્યો નહી. પછી મેડિટેશન હું ધ્યાન કરું છું તો પછી એમાં બરાબર કોન્સન્ટ્રેશન રહેતું નથી, તેનો ઉપાય બતાવો એમ પૂછતા હતા ને. ઉપાય આપણે બતાવ કરીશું, બરાબર પ્રયત્ન કરીશું. લાવો બેન ચોપડી લાવો, લાવો. નવકર્મ બધું સાચું પડે, બધી શક્તિઓ ક્યાંથી આવે એમ. આ નવકર્મ બોલ્યા એ બધું સાચું પણ એ શક્તિઓ બધી ક્યાંથી આવે? શક્તિ તમારે માંગવાની જરૂર, એટલે તમે અંદર શક્તિ આવે પછી એની બાપા તમારે કશું કરવાનું નહીં, બોલવાનું ખાલી આ એટલે શક્તિ ભાઈ ભેગી થયા કરશે. અને શક્તિ તમારું કામ કરશે અને બહારથી તમારો વ્યવહાર બધો સુધો થઈ જવા કે તમારા દોડો બંધેલો હશે ને, જ્યાં તાર તમારા જોઈન્ટ છે બધા સુધા થઈ તાર ભાઈ એકાગ્ર રહેશે ને. કેવી રીતે એકાગ્ર રહેશે? લોકો જો ગુના થયા હોય ને તો તાર બધા જોઈન્ટ છે, કેવી રીતે તમને એકાગ્ર થવા દે? આ બધા ગુના માપનું છે. આ બધું શું છે તે બધું આ તાર બધા છૂટી જશે, જેમ જેમ વાંચ્યો એમ છૂટતા જશે. દાદા સમજાયું ને તમને? સમજાયું તમને? આ બધા જોડે તાર બંધાયા છે અને ભાઈ ગુના થયેલા છે, ગુના બધા માફી માગી નાગી નથી બધા માગી પણ. એટલે આ બધું એનો હિસાબ છે. બીજું બીજું બતાવું એટલે એક દાડાનું કરવાનું બતાવી દઉં. એક દાડામાં શીશું અડધો કલાકનું, પાંચ અડધો કલાક એ ધ્યાન બધું આમાં નિરંતર ધ્યાન દેશે, નિરંતર ધ્યાન દેશે. તમે જોયું ને એવા બધા ગપમાં છે બધા. શું કહ્યું? દરેક લોકો પોતપોતાના પ્રશ્ના મંત્રો બોલે છે. કયા પ્રશ્ના બોલે? વૈષ્ણવ વૈષ્ણવ પ્રશ્નો બોલે, શિવ શિવ માર્ગે શિવ પ્રશ્નો, જૈન માર્ગે જૈન માર્ગ નો, અને મુસ્લિમ મુસ્લિમ નો હવ હવના પ્રશ્ન બોલે, ઘોષણા બોલે ને. એમાં તમારું કલ્યાણ થાય નહી? ભગવાન નિષ્પક્ષપાતી હોય, કેવા હોય? એટલે તમારા નિષ્પક્ષપાતી મંત્ર છે તો બોલશો તમને એકદમ સ્વાગત, શાંતિ થશે. જો એટલે લે હું બોલાવું છે. હા બોલો, તમે બોલજો, હું બોલાવું છું તમારે. આખો નમસ્કાર, આ ત્રિમંત્ર બોલવાના. હા હવા માં બોલો, શું વાંધો તમને? આવે તો વધારે વાંકર ખેંચી, જોબ બોબ જતી રહે એવું લાગતું હોય તો વધારે ખેંચી. અગર જોબ જતી રહે તો વધારે ખેંચી અગાબાઈ નું છે ને. એવું મેં ભર છે આમાં. શું સારું સારું સિદ્ધાર્થ માં છે બધું બોલ્યા કે નહીં બોલ્યા? બાકી બોલ્યા બાકી છે. અરે અંતાણમ એ શું કહેવા માંગે છે કે હરી એટલે દુશ્મન, અને દુશ્મનો જેને હણી નાખ્યા છે એવા ભગવાન ને નમસ્કાર કરું છું. દુશ્મન કયા? સર દીપુ કે છે ને, સર દીપુ શબ્દ વાપરેલું, સર દીપુ તમને વાપરેલું, સો રીપુ કોરત માન માયા લોભ રાગ છે, રીપુ એટલે શત્રુઓ, એ જેને હણી નાખ્યા છે. એ પછી દુનિયામાં ગમે તે હોય, મુસ્લિમ હોય, ગમે તે હોય, કે ગમે ત્યાં રહેતા હોય, તો એ બ્રહ્માંડ માં અનામ ને માં શું કહે છે એ પેલો છે. એનો પેલાનો અર્થ આ પ્રમાણે છે. પછી બીજો નમો સિદ્ધાનમ. હવે આ જે પેલા વાળા જયારે નિર્વાણ પામે ત્યારે સિદ્ધ ગતિમાં જાય, તે સિદ્ધ ગતિમાં જે હોય તેને સિદ્ધ લોકો કહેવાય, અને તે કાયમ માટે સિદ્ધ સ્થિતિમાં જ રહે છે, ભગવાન પદમાં જ રહે છે નિરંતર. બરોબર ને? પણ કશું કરે નહીં, આપણો ધોળે નહીં, ધોળે નહીં, આપણે ગાળ પડે તોય પાછી આવે, અને તે ફૂલ હાર ચડે તોય પાછું આવે, ગાળ પડે તો હો ઘણી પાછી મળે, ફૂલ હાર કરે તો હો ઘણો પાછું મળે, તમે જે કરો તે હો ઘણું પાછું મળે, એવા વિતરાગ. એટલે ત્યાં આગળ સિદ્ધ ગતિ, સૌથી ઊંચા ઊંચી ગતિ એ કહેવાય. છતાંય પણ આપણે એમને બીજા નંબર કેમ મૂક્યા? કે ભાઈ અમારે તો અહીંયા છે આગળ, અને ક્રોધમાં સર્ટી ખૂબ વહેલા છે, એમને દર્શન કરી અમને સમજણ પાડે તો અમારું કલ્યાણ થાય, માટે આ પહેલા પછી તમે તો સમજે ને. હવે ત્રીજું શું છે? નમો આય હરિયાણમ. એટલે આચાર્ય ભગવાન જેને જેને આત્માનું કઈક આત્માનો અનુભવ થયેલો હોય, આત્મજ્ઞાન થયેલું હોય, આચાર પાડે પોતે અને બીજાને આચાર પરાવડાવે તેમને હું નમસ્કાર કરું છું. શું કહે? પછી નમો ઉપાધ્યાયણમ. જેને આત્માની થોડી ઘણી ઝોંકી થઈ હોય એવા ઉપાધ્યાય, એટલે શાસ્ત્રો ભણતા હોય અને શાસ્ત્રો લોકોને ભણાવતા હોય, એ બધાને નમસ્કાર કરું છું. અને પાંચમો લોહે સર્વ સાહુણમ. એટલે આ જગત માં આખા બ્રહ્માંડમાં જેટલા સાધુઓ, સાધુ એટલે ધોળા લુગડા પહેરાય, ભગવાન લુગડા પહેરાય નામ સાધુ નહીં, જેનામાં આડે ગઈ એ સાધુ. આડે આડે આડે તમે જોયેલી કર્યા કેમ બોલતા? આડે જોયેલી કર્યા આડે ગઈ એટલે સીધો થયો, સીધો થયો એટલે સાધુ થયો. અત્યારે મને તમે કહો એક જ વગર ના, એ તમારા માં આડી ઉભી થાય તમે શું કરવાના છો? ત્યારે તમારા માં આડી જ ઉભી થઈ, આડી ઉભી ના થાય, આડી ઉભી થાય લોકો આપડે શું કે છે? પ્રમોદ નામ કે વિનોદ, વિનોદ નામ અક્કલ નથી એમ કે આડી ઉભી થઈ. અક્કલ નો કોતડો જો આવ્યો ને ચારો ના આવે, આમાં આડી થોડો વાર ના લાગે છે એવું આ પોતાના મનમાં કઈ છે. હું કઈ છું? છું તો ચિંતા મટાડી દે ને ભરી, જો છું તો ચિંતા મટાડી દે, છું તો લોકોને સુખી કર કઈ, સમજ પડે ને? આમ તો નગર નો છું છું માનું એમાં શું ધારો રહ્યો? તમે સમજાય પડે મને? એટલે આડે જવી જોઈએ આપડી, આડે એવો તમારામાં આડે જોઈ લે તમે. હા એ તો ઘેર બહુ ખરા છે કે ખબર પડે કે આડે થયો પાછું. શું કહ્યું? હવે આડે બધી જતી રહે તો ક્યારે આડે જાય? કે લોકો હા લાઈવ કરે અનંત અવતાર, તારા આડી બધી કલા હસતા તો ડાયો થઈ રહે કાઢે, તો નહીં તો આડે વધતી જાય. એટલે આડે બધી જતી રહે ત્યારે સાધુ સીધા થશે, અને સીધા થાય એટલે સાધુ કહેવાય. કઈ લુગડા પહેર્યાથી સાધુ હોય? લુગડા તો એક બોર્ડ મારી અને લોકો કબાઈ ખાય છે એ બોર્ડ ઉપર. એ બોર્ડ ના ભગવાન ભગવાન આવા કપડા પહેરતા હતા, એટલે એમના જીવાને કપડા પહેરી બોર્ડ મારી લોકો કમાઈ ખાય છે. એ તો વાઘરો બોર્ડ મારે, અને આપડા બાપજી કે એવા છે, આપડે લાલતું ને કે મારા છોકરા કે છોકરા ને આપડે લોકો લાલતું લાલતું ને આગળ તો દુતારા ભૂખે ના મરે બધા. એટલે આ નિષ્પક્ષપાતી મંત્રો છે તેને સભ્ય પાડી ક્યાં સુધી આવ્યું? પાંચમું નબળ હોય સૌ આપણે બધા સાધુ નમસ્કાર, જે સીધા થયેલા સાધુ છે અને આત્મા દશા માટે મથી રહ્યા છે એને નમસ્કાર કરો. એસો પંચ નમસ્કારો, આ પાંચ જાતના નમસ્કાર આપણે કરીએ છીએ, તે સર્વ પાવક પણ એટલે સર્વ પાપોને પ્રનાશન કરનાર છે. સર્વ પાવક પ્રનાશન મંગળાનંત સર્વેથી સર્વ મંગલોમાં મોટા મોટું મંગલ પ્રથમ મંગલ છે. પ્રથમ હવે મંગલ એટલે આ કરવા જેવું છે. પછી નમો ભગવતે વાસુદેવાય, શ્રી વાસુદેવ નારાયણ જે ત્યાં પોતે નરના માંથી નારાયણ થયા એવા કૃષ્ણ ભગવાન જેવા વાસુદેવ નારાયણ, લક્ષ્મણ વાસુદેવ નારાયણ કહેવાય. રામ તો મોક્ષે ગયા પણ લક્ષ્મણ વાસુદેવ નારાયણ કહેવાય. એ બધાને નમસ્કાર કરું છું. તો આપણા જેને નમસ્કાર કરીએ છીએ તે જેને ભજીએ તેની શક્તિ આપણામાં આવે. જો આપણે રાક્ષસ ને ભજીએ ગજવાકાર આપવા વાળાને તો આપણે ગજવાકાર તો આવડી જાય. જેને ભજીએ તે આપણને આવડી જાય. શું ને નમઃ શિવાય, શિવાય એટલે શિવ એટલે કલ્યાણ સ્વરૂપ જે પોતે થઈને બેઠા છે. અત્યારે દુનિયામાં કોઈ કોઈ કોઈ જગ્યાએ હોય તો કલ્યાણ સ્વરૂપ તે બધાનો નમસ્કાર કરું છું. શું કહે મોક્ષે જવા માટે શિવ રૂપી લક્ષ્મી જયારે પ્રાપ્તિ કરી છે, કલ્યાણ સ્વરૂપ પ્રાપ્તિ કરી છે, તેને નમસ્કાર કરું છું. હવે આમાં તમને પક્ષપાત લાગે જ કહું. હવે આને લોકો વેચી નાખ્યા છે કારણ પોતાનું આપણા લોકો ક્યાં સુધી વેચ્યું કશું બાકી નહીં રાખ્યું. આ શિવની અગિયાર અને આ વૈષ્ણવ અગિયાર અગિયાર છે વેચી તમે છે તે આ લોકોને ધપીને ખાવા દે ધપ જીવવા દે ને લોક બિચાર આમાં પડેલા નથી એટલે પેલા એક્સપર્ટો આમ ખેંચતા ખેંચ થઈ અને લોકોને મારી નાખ્યા. વેચવાનું શું હશે અગિયાર છે આની અગિયાર બે કરીએ આપણે ગમતું હોય ના ગમતું એક કરીએ પણ આ અમારી ને આ તમારી એ કઈ લાયા તારા બાપ ને થી પડે સમજે ને. એટલે હવે આપણે તો કોક ને આવું છે કે આમ પગ પાર પગ આવે જૂની દુનિયા આવે રહેવા દે કે નવી કરી કે દુનિયા આવે દુનિયા નવી થવા દો દુબારો બદલાયો. હવે આજની દુનિયા કઈ બધું ચાલ્યા કરે કેટલી પ્રકારના વ્યમ જબરા જીવ લેવા આવે ત્યાં બીજા દેશમાં કોઈ જગ્યાએ જબરા નહીં ને આપણા દેશમાં જબરા અહીં અહીં બોલે કોઈ જબરા ક્યાં બોલતા અહીં કોઈ જબરા બોલે ત્યાં જબરા ખોટું નહીં લાગતું આના બોલે બે એમાં આખા દેશમાં જબરા હા જમરા વગર કોઈ દેશમાં દક્ષિણમાં મહારાષ્ટ્રમાં મદ્રાસમાં કેરળમાં બંગાળમાં બધે ઉત્તર પ્રદેશ બધે કાશ્મીરમાં બધે જમરા અને અફઘાનિસ્તાનમાં નહીં અને આ એકલા દેશમાં ભૂકંપ બધા થઈ ગયા. હવે જમરા દીદી કેટલી બધી ગાંધીજી છે કે આ તો સારું છે ત્યારે લોકો માનતા નથી બધા થઈ ગયા નહીં તો પહેલા જમરાના મોટા મોટા ફોટા લટકાવતા હતા બધા બધા દોંત ને તે છોકરા ભટકી જતા હતા બિચારા. સમજો ને અમારે અમે નાના હતા પંદર વર્ષના તે વખતે આથી આથી સાત વર્ષની વાત કહું છું પાંચ વર્ષની વાત કહું છું. સમજો ને તે ભટકી જતા હતા નહીં મનમાં આમ થાય કે જમરા શું કરશે પણ કહે છું જમરા ધંધો છો કે જમરા છે એથી જીવ લઈ જાય કે છે અને બધા ખોટા કર્મ કર્યા હોય તે રસ્તા મારતા મારતા મારતા મારતા દુઃખ દેતા દેતા લઈ જાય. સમજો ને ત્યારે લોકો ખોટા કર્યા કરે નહીં કયું છે ના કરે આ એટલો ભડકા છે બિચારા. તો પછી મેં તપાસ કરવા મારી જીરા જમડા નામનું જીવડું છે કે આ ખોટું તોફાન છે પણ આખા દેશમાં ફરી વળેલું જમરા જમરા પાછા આપણે કઈ જમરા કોણ છે ત્યાં કે એમરાજ છે. અરે ભાઈ અમરાજ જમરાજ ગયા બોલું બોલે અમરાજ કે ને ભાઈ હા તો તે મોટા મોટા ખોટા. પછી એક કાકા હતા તે અમારે રહેતા હતા મોડા થઈ ગયા ને જવાની તૈયારી હતી ત્યારે બધા કહે છે કે બધા સુરજ સુઈ જાય દ્વાર ભરતી ત્યારે મેં રવિવાર હતો ત્યારે મેં હું તેર બંધો હતો તો હું સુઈ ગયો હું ત્યાં સુધી મેં કહ્યું મગ બધા જાઓ હું સુઈ જઈશ આજે કાકાની ઘોડે અને દવા આપી અગિયાર હડાઈ ગયા થયા નહીં કૂતરું બચ્યું હવે ના કૂતરું રડ્યું. તમે સાંભળ્યું નહીં કૂતરું રડેલું? એ કૂતરું રડેલું તો પેલું મેં સાંભળેલું જ્ઞાન, કે કૂતરું રડે તો જોવાનું જબરા આવ્યા. આવું જ્ઞાન વાપરેલું એટલે પછી મારી મનમાં કઈ સાહેબ ના થાય. એટલે પછી મને એમ થયું મને જબરા કાકા લેવા આવ્યા કે તો આપણને શું કરશે કહ્યું હતું. આપણને ઉપર કા નહીં કર્યું, આપણે બી ગોદો મારતો જાય. એટલે પછી મન તો ઊંઘ ના આવી. પછી એટલે જબરા આવ્યા છે તે હવાનો 5 વાગ્યા તો ઊંઘ ના આવી. પછી મેં હવાર હવાર થઈ બધા આવવા માંડ્યા 6 વાગે બધા આવ્યા હતા. મેં બધા કહ્યું મેં જમરા આવ્યા પણ આ કાકા લઈ ગયા નથી કહ્યું. મારે જમરા ની વાત ખોટી લાગે છે મને. જો એટલે બધી આવ્યા પાછા ગયા કેમ ગયા કોઈ આપણે કઈ ના પાડી નથી. એટલે પછી તાર પર તપાસ કરીને તો જમરા ની વાત હાવ હાવ જૂઠી છે. અને આખા દેશ નો છોકરા ભડકાઈ માર્યા હતા, ખોટા વ્યાયામ ગાઈ દીધા હતા. આ જમરા ની વાત તમને હાથી લાગે છો કે નહીં? થોડી હાથી લાગે નહીં, થોડી જૂઠી લાગે નહીં, તે સમજ પડું. તમને થોડી હાથી લાગે તે સમજ પડું કે જમરા હાવ જૂઠી વાત નથી. એટલે મેં એને પૂછ્યું બધાને બ્રાહ્મણો ને જય સચિદાનંદ. જયેશભાઈ આપણે અમદાવાદ પેલા જીતેન્દ્રભાઈ ખરા ને કેટલો પગાર છે? આ લોકો લઈ જાય મારીને એનો પગાર કેટલો છે બધું પૂછ્યું. ત્યાં કે પગાર તો હતો છે. ઓફિસ કયો છે આમની? ઓફિસ કોણ કરાવે છે આ બધી? હા મારે કોઈ જમરો લેવા આવ્યો કે જમરા બાપનું રાજ છે આ દુનિયાથી લેવા આવ્યો છે? જો હા જમરા બદલે કોણ છે તમે કહું? યમરાજ નહીં પણ નિયમરાજ છે. શું છે? યમરાજ નહીં પણ નિયમરાજ. આ નિયમરાજ ને પગાર આપવો પડે નિયમ થી. આ હવામાં નિયમ થી આપડે હવા થાય, નિયમ થી રાત પડે, નિયમ થી માણ મરી જાય, નિયમ થી જમે એમાં પગાર આપવો પડે. મોટું દૂધ બધા આ બધા આખું હિન્દુસ્તાન મારી નાખ્યું. રેમ માં તો સારું થયું તો બધા ભણ્યા ને તે પેલી વાત જ આખી ઉડાડી દીધી. તમે શ્રદ્ધા ઉડીએ નઈ તે સારું થયું. ઉભો કર્યો હતો હિતકારી હતો. શા માટે આવું કરેલું? કઈ લોકો પાપ ના કરે એટલા ને. પણ પાપ તો કરતા રહ્યા, મારી પાછો બીક બીક રહી ગઈ ને. કાલે ખબર નથી પડી ભાઈ? કાલે ખબર પડી નઈ કાલે કેમ હવે જગત ચાલી રહ્યું છે? આપડે તો કેટલા એમ છે ને એ અહીંયા આ લોકો નથી હોતા ચાલે નઈ ને ચાલતું કાઢું. હા હા બરોબર. ભગવાન કેટલી વખત પડેલા, કેટલા વખત વાઢા છે એ બધું પૂછાય. ભગવાન વાઢા છે, કુવારા છે, પડેલા બધું પૂછાય. તમે ધંધો છો તે પૂછાય. તમારે એક્ઝેક્ટ જાણવું હોય તો પૂછો એક્ઝેક્ટ. બાકી હા એક્ઝેક્ટ જાણવું હોય તો પૂછો. બધી આ તો હા પરચુરણ બધું તમે જે તમે જાણો છો ને બધું પરચુરણ છે. ભગવાન માટે એક્ઝેક્ટ જાણવું હોય તો ચાલો જે પૂછે. ભગવાન છે ખરા છે તો કયા પ્રકારના છે? અને ઘણા મહાપુરુષો દાવો કરે છે કે પોતે ભગવાનના અવતાર છે, તો એ વસ્તુ ક્યાં સુધી માનવી? અને એના માટે તમે ખુલાસો આપી શકો ખરા? ભગવાન છે કે નથી એક પ્રશ્ન એમનો એ છે. ભગવાન છે કે નથી હોય તો કેવા સ્વરૂપે છે? અને ઘણા ઘણા મહાત્માઓ એમ કે છે કે અમે ભગવાન નો અવતાર છીએ, તો એ આપણે કેટલા અંશે સાચું માનવું? ભગવાન ના અવતાર છે હવે કોઈ નું સાચું માનશો નહી. ખબર પડે ને હજુ માણસ જ થયા નથી. માણસ થયો હોય ને તો એ કેમ કે હું ભગવાન નો અવતાર છું, આ તો પાપ વધી રહ્યા છું અને કઈ અધોગતિ મળશે એમ ભેગા નથી. મારી એ વાત અત્યારે માનવો નહી, ખબર પડી ને દોડો લે છે કે નહીં લેતા એ. ઘડિયાળ દેખાડી પછી બધું ઘણું લેતા, 10 લાખ ની ગાડીઓ બદલાય, 20 લાખ ની, એને કે ચાર નથી કરજો. એનાથી એનામાં એવી પાવર છે કઈ કે તમને શાંતિ રહે થોડી ઘણી, સમજો ને. બાકી ભગવાન આવતા ને હજુ માં જ નહીં થયા. ભગવાન શું છે હમણાં જયારે ગારો ભણો ને તારે ખબર પડે માણસ છે કે ભગવાન છે. ગારો ભણો ને તારે ખબર પડે. આ રૂપિયો આપડે રૂપિયા પેલા ત્યાં જોઈ લો, રોહાણી સાહેબ ને બોડી હેડવાનું જોયેલો, એ લોકો આમ કરી શીખતા હતા અહી નીચે, આમ કરી પેલા બી જુકા લક્ષ્મી જી છોકરા છે. આ તો સારું દેખાય ના, તો હાથો છે કરદાર છે કે જૂઠો છે, ખણ ખગડે એટલે એને કરદાર છે કે મૂકી દે, અને બોબડો ખગડે એટલે કાપી નાખે. બધું ઠોકા ઠોક છે અને ભગવાન થયેલો ગાડીઓ ફરતો હોય. ભગવાન તો લોકોના સુખ ને માટે ફરે, શું ફરે પોતે કશું લેતો ના હોય, એ તો લોકોના સુખ ને માટે ફરે. એને પોતાનું સુખ ફરતો હોય તો લોકોના પૈસા લોકો મોજ મજા કરે, શું કરે. 10 લાખ ની ગાડી ની જરૂર છે તમને? આમ જોયું તમે જોઈ નથી ગાડી એમને, છતાં એમને જજો, એનું ખોટું નથી. એનું મારે હાવ તદ્દન ખોટું નથી, બાકી ચમત્કાર કરે છે કશું માલ નથી. એમ તો ચમત્કાર માટે પેલા બોલાયો તેકડે ના ગયા, કઈ રીતે જાય બિચારા. એમ તો ચમત્કાર માણસ થઈ, જે માણસ અંદાજ તમારે પૂછ્યું એટલું કે સાહેબ તમે અંદાજ જાઓ છો કે નહીં જતા, તક હું જઉં છું, તક તમારી શક્તિ કે તમારી શક્તિ થી અંદાજ થાય છે કે કઈ બીજી શક્તિ થી, તક હું જઉં છું ને મારા બધી બહુ શક્તિ છે, તક હા તારે એવો એક પણ માણસ એવો જન્મ્યો નથી જેને અંદાજ જવાની સ્વતંત્ર શક્તિ હોય, બરાબર ને. અને અંદાજ જવાની શક્તિ હોય તો જ એનામાં ચમત્કાર કરવાની શક્તિ હોય, સમજબર ને. કૃષ્ણ ભગવાન નથી, મારીને નથી, મને નથી, એ સંદાસ તો જયારે અટકે ત્યારે ખબર પડે, અટકે ત્યારે ખબર પડે કે ના પડે. અહીં બોય તો ડોક્ટર ભેગા કરી કર્યું ને વાત, ત્યારે હું ત્યાં ત્યાં થાય અટકશે નહી ત્યારે ખબર પડશે. બીજાની હેલ્પ લેવી પડતા ને, તારી શક્તિ ન હોય તારે કઈ શક્તિ છે તમારી એ કહો મને. ઊંઘવાની શક્તિ કરી તમારી, ઊંઘવાની એમ જયારે ઊંઘવું ત્યાં ઊંઘી જાઉં, જયારે અટકે ત્યારે ખબર પડે, હા જયારે ના આવે ત્યારે ખબર પડે કે ઓહો આ શક્તિ આપણી નહોતી. ત્યાં ઉઠવાની શક્તિ કરી, હા તો બધા ડોલર બનાવે છે બધા તમને હજુ, હા આ ભંગદાર જવા દેતા નથી. આ વાત સમજવા તૈયાર કરો, પ્રયત્ન કરો, આપણે સાચી વાત સમજવાની જરૂર છે. હવે આ જૂની વાતો ઉડાડી દેવા જેવી છે, છતાં જો શાંતિ રહેતી હોય તો જજો આવજો, તેનો વાંધો નથી, ખબર પડે ને. પણ આમાં બહુ એવો એ ના મળશે, કઈ કઈક છે તમને સમજ ને. ભગવાન સેજ અંશ હોય, બે ની ભગવાન થયેલો હોય ને તો એ ગાડી ના ફરે. લોકોના પૈસે ગાડીઓ ફરવું ને ભગવાન કહેવા, અને સંદાસ જતા આવડતું નથી, પછી ભગવાન થઈ બેઠા હું. શું કહ્યું? લોકો પ્રેમ થી વસ્તુ આપે તો પછી ભગવાન શા માટે ના લે? ના ના, પ્રેમ થી આપે તો એ લે, એ શેના માટે લે? એ શેના સારું લે? લેતો હશે ભગવાન તો કોઈ જાય, લક્ષ્મી ચાલે, લક્ષ્મી હાથમાં રાખે ને. અને ગાડીઓ શું ફરે છે તમે સમજી જજો ને. ટૂંકમાં મારે કોઈનું ખોટું બોલાય નહીં, અમારાથી બોલાય નહીં, સમજ પડે ને. હું શું કઉ છું તમને શાંતિ રહેતી હોય તો એને છે તે એ રાખજો, પણ ભગવાન ભગવાન કોઈ કોઈ નહીં માનશું આ વર્લ્ડ ઉપર. શું કહ્યું? સંતો છે તેના તમને કઈ કામ થાય તો કરવું આપણે. તો ક્યાં સુધી એને માનવા માત્ર સંત તરીકે અથવા તો ગુરુ તરીકે માનવા માત્ર? એમને ક્યાં સુધી માનવા? સંત તરીકે માનવા, ગુરુ તરીકે માનવા, કઈ ક્યાં કઈ તરીકે માનવા એમને? આ બધા છે એમને કયા તરીકે માનવા? સંતો તરીકે, ગુરુ સંત તરીકે આને મનાય. આપડે આજે તમે કહ્યું ને સત્ય સાંઈ બાબા, અને અસલ સાંઈ બાબા હતા તે ઊંચા હતા, ઊંચા સંત હતા, બહુ ઊંચા સંત હતા. શું કહ્યું? એ તો અડે નહી, આ રાખોડી ને અડે નહી. શું કહ્યું? એ સાંઈ બાબા નું જ કરવું હતું. સમજ ને, જે અસલ સાંઈ બાબા ને અડે નહી, કશે કુરતું ના રાખે ને. અને તેનો પ્રભાવ છે અસલ સાઈબા ના પ્રભાવ થી બધા શાંતિ રહેશે. એમ કે છે અસલ જે સાઈ બાબા હતા એમનું જ આ સ્વરૂપ છે. એ તો બધા કે બધા આવું જ બોલે. પેલો રાખોડી અડે એવો હતો, તે ગાડી બેસતો હશે ફરી સભા બદલી જાય. સમજો ને, આ બધું લોકો આવું આપડે માનવું નહીં. માનવું હોય તો મને વાંધો નથી, તમને ગમતું હોય તો મને વાંધો નથી. આ તો તમને ભગવાન છે એવું માનશો નહીં. સમજો ને, તો નહી તો ભગવાન ભગવાન ની ઉપર તમારે વેર બંધાશે. કોને ભગવાન તરીકે માનવા? તો ભગવાન તરીકે કોને માનવા? તમારી મહી બેઠા છે ને આત્મા, તે શુદ્ધાત્મા, એનું નામ ભગવાન છે. આપણે અહીંયા આવ્યું પેલા મામ આ છો, એને તમે અંદર બેઠા છો, એને તમે બોચો એટલે ભગવાન ને ખરી વાત પહોંચશે. શું કહ્યું? તારા ભાઈ બેઠા છે ભગવાન. બાકી ભગવાન આમાં છે, ભગવાન તો કૃષ્ણ થઈ ગયા અને મહાવીર થઈ ગયા, એ થઈ ગયા. આ ફરી થાય તારા હતા. તમે સમજ પડી ને? હવે ફરી કોણ થવાનું છે ભગવાન તરીકે? આ કળિયુગ માં ભગવાન તરીકે ફરી કોણ થવાનું છે? એ થશે ને હજુ, પછી ભવિષ્યમાં થશે તારે જોઈશું આપડે. પણ અમારે તો અહીં બેઠા છે, એને જોજો ને. આ તો આપણે માં આવ્યું ને, શું લખ્યું છે? શું લખ્યું છે? હે સુધાર્થમાં ભગવાન, શું એ સિદ્ધાર્થમાં ભગવાન બોલશો ને ત્યારે એમને પહોંચી જશે. આ તમે બોલશો ત્યારે પહોંચશે, ફળ મળશે. અહીં તો ભગવાન અહીં હોતા છે ભગવાન. ત્યાં શું ભગવાન તો કેવો હોય તે શું? અને ભગવાન આ કાળમાં કલયુગમાં ખોલશો નહી. અને ભગવાન તો એક હાથ પહેરે ને તો બધું કલ્યાણ થઈ જાય. શું આ તો કોઈનું કલ્યાણ થયેલું જોયું નથી. ખબર પડી ને? પણ છતાં સંતો છે, એ સંત સારા છે એવું હું કહું છું. એમના ભક્તો મારી પાસે જ્ઞાન દેવા છે, હું ના પાડું છું. એને તને શાંતિ રહેતી હોય, શું કહે આગળ આવું છું? શું કહ્યું? શાંતિ રહેતી હોય તો કે ના મને રહેશે શાંતિ. તમે પછી નહીં પાછો લંડનમાં હું આવ્યા તમે, ત્યારે મેં કહ્યું શાંતિ રહેતી શું કહેવું છું. લંડનમાં સ્વપ્નમાં એમ કહ્યું કે દાદા ભગવાન આવ્યા છે જજે તું. શું એવું પેલો કહેતો તમે? શું કારણ અમારે કઈ ઝઘડો ઝઘડો નહીં કોઈ જાત, પણ આ ભગવાન માનશો નહીં કોઈને. આ દાદા ભગવાન હું નથી. આ સમજ ને, દાદા ભગવાન તો પ્રગટ થયા ત્યારે હું નમસ્કાર કરું છું. આમ કરી દાદા ભગવાન હું આમ નમસ્કાર કરું છું. એટલે હું બોલાવું તે બોલો તમે. આવે દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો. બોલો હવે દાદા ભગવાન ની વાત કરું. દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો. દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો. દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો. દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો. ત્યાં દેખાય છે ને, તે તો ભાદર ના પટેલ છે, પણ જ્ઞાની પુરુષ છે. તમને બધું આખા દુનિયાના તમામ પ્રશ્નો નું સોલ્યુશન આપે, ઓબ્ઝર્વેટરી જેવું. અને એક્ઝેક્ટ જોઈને આવ્યા હોય ભગવાન પાસે એવી બધી વાત એક્ઝેક્ટ. સમજ પડે ને? પણ ભગવાન નો એમ ફેર શું થાય? ચાર ડિગ્રી મારા મારી 356 ડિગ્રી, એમની 308 છે. મારે 4 ડિગ્રી સારું હું પણ નમસ્કાર કર્યા કરું. સમજ પડે ને? તમારે વધારે ખૂટતી હશે કે નહીં ખૂટતી હોય? તો એટલા સારું આ રસ્તો દેખાતું તે તમારી મહી પ્રગટ થશે પછી ભગવાન. પણ અત્યારે શુદ્ધાત્મા બોલજો. સમજ પડે ને? જ્યાં સુધી દાદા ભગવાન હું પ્રગટ ના કરું, હું તમને દીવો સગાયેલું નહીં ત્યાં સુધી. હું તમને દીવો હગાયા પછી તમને ચિંતા થાય તો મારી પર 2 લાખ નો દાવો મળજો. ભગવાન ને મળ્યા ક્યારે કેવાય? ચિંતા મન થઈ છે, ક્રોધ માર માયેલો જતું રહેવું છે. આ તો ભગવાન બધા સંતો બિચારા શું કહ્યું ને, અને તેથી આપડે એમને આપડે બનીએ તો આપડે મૂર્ખા કહેવાય. તમે જે ભગવાન ને જોયા એ ભગવાન નું વર્ણન કરી આપો કે છે, તમે જે ભગવાન ને જોયા એ ભગવાન નું વર્ણન કરી આપો એમ. ભગવાન તો પરમ જ્યોતિ સ્વરૂપ છે, જ્યોતિ સ્વરૂપ આવો દીવો નહીં. જ્ઞાન દર્શન ચારિત્ર ને અંદર સુખ નો કંદ બધો, અને વિતરાગ દ્રાગ દ્વેષ નહીં, એને કશું અવલંબની જરૂર નહીં. પોતે આખા ગોડ ઇજ ને એવરી ક્રિએચર, વેધર વિઝિબલ ઓર ઇનવિઝિબલ, નોટ ઇન ક્રિએશન. આ મેન મેડ જે ક્રિએશન છે તેમાં ભગવાન નથી, સમજ પડે ને. અને ભગવાન તો ક્રિએચર માં આંખે દેખાય છે, આંખે ન દેખાતા હોય તો દુર્ગંધ થી દેખાતા હોય, બીજા થી દેખાતા હોય, પણ ઝીણા ઝીણા તમારી મારી વચ્ચે એટલા બધા ક્રિએચર છે, તેની મહી પોતે ભગવાન રહ્યા છે. વાયુના જીવમાં છે, પાણીના જીવમાં છે, બધે માટીના જીવમાં છે, બધે ભગવાન રહ્યા. શકતા આની મહી નથી, મેન મેડ, અને આ ભીતો ભીતો માં નથી. આપણા સંતો શું કે, એ થંભે નહીં ભગવાન, સુખા લોકો મારી નાખો છો તે થંભે માં ભગવાન હોય એટલે પછી આપડે લાકડા બાકી વખત શંકા પડે કે ના પડે બધી, કે ભગવાન બાળા મળ્યા. હવે ને આ ખોટી શંકાઓ મારી નાખ્યા લોકો ને સમજતા નથી. ચાર અને કોઈ સંત સમજતો મેં જોયો નથી. ઠોકા ઠોક કરે કોને સુધાર્યા, એક ચાર માણસ સુધાર્યા હોય મારી પાસે લો તો બધું ગાડું ચાલ્યા કરે છે. પુણ્ય કઈ કરીને આવ્યા છે ને, તે લક્ષ્મી ભોગવે છે જો, પણ સારું છે હજુ જ્યાં સુધી વિષયો ભોગવતા નથી ત્યાં સુધી સારા કહીએ. પણ સ્ત્રીનો વિષય ભોગવવાનો કહેતો હોય એ તો અડાય નહીં, એની વાત જ ના થાય. સમજ ને, સ્ત્રીનો વિષય થી છેટા છે ત્યાં સુધી આપણે સારું કહીએ. શું કહ્યું, ભલે લક્ષ્મી વાપરે શોખ મારે, પણ સ્ત્રીના તો વિષય થી છેટા છે, બે થી છેટો હોવો જોઈએ. એક લક્ષ્મી અને એક વિષય, બે થી છેટા રહે ત્યારે તે ભગવાન થયા ના કહેવાય. ભગવાન થવાની થોડા કાળ પછી એની એક બે અવતારમાં એ ડિગ્રી મળી જશે. શું કહ્યું, જન્મ પુનર્જન્મ માટે જાણવું છે. આપણને કેવી રીતે ખબર પડે કે આપણો આ છેલ્લો જન્મ છે? તને ના ખબર પડે, પણ તું તારે એમ કેવું છે ને કે મારી ચિંતા મટાડ્યો. તમને ચિંતા થતી હોય તો મને ચિંતા થાય, તમને બધો બંધ થઈ ગયો મને કરી આલો ને, એમ ના કહીએ કે ચિંતા મટાડવાની કોઈ ના ગમે. ચિંતા મટાડ સારું કે અઠવાડિયામાં કેટલા બે દાડા મટાડી દે ને, ચિંતા થાય તો મારી દાવો મળજે. દાવો નહી માણવાનો, એમ નહી, પણ અમારે એવું છે ને કે આ ભગવાન દ્વાર હું નથી કરતો, એ ભગવાન કહું કૃપા વરસાદો થઈ ગયો તારો, ખબર પડે ને. અને સંસાર હારો ચાલે હું તો, આ તો ધણી ગળી માં ટડકાવું, ગળી છોકરાને ટડકાવું, બફાર બફાર બફાર કરે આખો દાડો. એટલું બધું ખાવા પીવાનું મોજ મજાનું છે, પણ વાપર તો આવડ્યું નહીં. અને તો આગળ સ્ટોરમાં પહેર્યા ને તો જો ગજમ પડ્યા જોઈએ $500. આ તો કઈ માણસ કહેવાતા છે, જરૂરિયાત ચીજ કે બિન જરૂરિયાત છે, તેનું કઈ ડિવિઝન હોય કે ના હોય, ડિવિઝન ના હોય કહેવાય. પૈસા વધારે હોય ને તો હારે રસ્તે કોઈ દુઃખ દુઃખી ને લોકોને જમાડીએ, અગર કોઈ જવાબ ના થાય તો $200 આપીએ, એને કાતે ટાળું થાય કે ના થાય, તને સમજ પડી તને. અને આમ આમ બગાડીએ ચોર માં છે, આપડે જરૂરિયાત હોય તેને ના નહીં કહેતો. તમારા બેન જ્યાં ઉતરે ત્યાં સ્ટોર માં જાય, એને આ વાત કરી પછી નહીં લેતો આવે. હવે કે મારે $12,000 કાઢવા ક્યાં છે, મારે $12,000 $25,000 મારે આ સારા સારા કામ માટે કાઢવા, કારણ બીજા હવે રસ્તે વાપરી ખાતી હતી, ધૂળતાની ખાતી હતી. સારા રસ્તે વાપર્યા હતા આવતો બહુ મળે, હજુ એક બે અવતાર થાય તો હજી જોઈએ કે ના જોઈએ? બધું ના જોઈએ આ ત્યાં કઈ કરેલું તેથી આ મળે છે ને બધું. આનંદ આવે ભોગવવાનો એમ કે છે. આટલું બધું હોવા છતાં અશાંતિ કેમ છે? આટલું બધું હોવા છતાં અશાંતિ કેમ છે? એટલે હું મારી ભગવાન નો આશીર્વાદ ત્યાં લીધો નથી. હું તને આશીર્વાદ આપ્યા પછી જોઈ લે પછી. અને આશીર્વાદ આપ્યો કેટલા વર્ષથી આશીર્વાદ આપ્યા છે? સોળ વર્ષ. ચિંતા નથી આ એમના ધણી ને. 15 વર્ષ નહી થઈ અહીંયા અમેરિકા પર. ચિંતા કેમ? ભગવાન નથી થતી દાદા. હે આમને નથી કે જોબ કે છે લે ઓફ મળે પણ મને કઈ જતો નથી. અહીં રહે છે યાર એટલે જવાબ કે દારે નહી પણ નહી થતી ભાઈ ને આ દેખાય ને. તારે ચિંતા બંધ કર્યો તારે કાલે. જય બધા સંતો ક્યાં છો તમે? બધા અહિયાં બી ઘણા આવે છે, આપણા દેશમાં બી ઘણા ફરે છે. દેશમાં આટલી ગરીબાઈ ને જરૂરિયાત હોવા છતાં ગામડામાં મેં કોઈને જતા જોયા નથી. એનું કઈ કારણ ખરું? જાય છે તમને બરાબર ખબર. એમ કે છે કે દેશમાં આટલા બધા સંતો છે અહીંયા અમેરિકામાં આવે છે પણ કે છે દેશના ગામડાઓમાં આટલી બધી ગરીબાઈઓ છે તો ત્યાં કોઈ નથી જતું. ગામડાઓમાં કોઈ સંત નથી જતા એમ કે છે. આપવાનું બંધ કરી દઉં થાકી ગયા કે છે. દુઃખ તો એને કહો, દુઃખ તો એને કહો, ચિંતા તો એને કહો જેને એક ટાણો રોટલો ન મળે એને ચિંતા કહો. આ બધા દુઃખ કેવાય કે દુઃખ તો એને કેવાય કે એક ટાઈમ રોટલો ના મળે એને દુઃખ કેવાય. એક ટંક રોટલો ના મળતો હોય એને દુઃખ કેવાય. આ બધા દુઃખ દુઃખ કેવાય જ કેમ? અમારા બધાના દુઃખ દુઃખ જ ના કેવાય. જેને રોટલો નથી મળતો એને દુઃખ કેવાય. એને દુઃખ કેવાય પણ આ લોકો દુઃખી થઈને ફરે છે ને કઈ? ત્યાં જઈને તમે ફરો છો ને તમે કઈ ઓછા દુઃખી છો? તમે વાતો કરો એટલું છે. આખો દાડો જમ્પો દુઃખ ને દુઃખ જ છે પણ તમને ખબર ના પડે. રોટલો નથી લાવે ને એ તો જાનવર જેવું દુઃખ કેવાય. જાનવર ને ભૂખ લાગી હોય ખાવા ના મળે એના જેવું દુઃખ કહેવાય. પણ આ માણસ નો દુઃખ તો તમે પાર વગેરે ભોગવી રહ્યા છો ને. હમણાં કોઈ ચડકાવે તમારે દશા શું થાય? મોડું આવું રે દહી દહીં જેવું થઈ જાય. દહીં પાટેલા દહીં જેવું કેવું થઈ જાય? કઈ બધી દુઃખ જ છે ને. દુઃખ તો સુખ સુખ કોનું નામ કહેવાય? કોઈ પણ સ્થિતિમાં દુઃખ ના ઉત્પન્ન થાય એનું સુખ કહેવાય. અને સુખ કેમ કહેવાય? આ તો આપડે જવાબ જતી ને ચાલો થઈ જાય. સમજ પડે ને? અને તમે કહ્યું છે એ બરોબર છે. એ જે ભૂખનું દુઃખ છે એ નથી, છતાંય તમે કેટલાક પ્રકારનો દુઃખ હોય બોલાવો છો ઘેર શું? અને તો આગળ ડોલરો ખર્ચી રાખે છે, પાણી કરે છે, પૈસાનું પાણી નહીં કરવું જોઈએ, સારી જગ્યાએ વપરાય એવું કરવું જોઈએ. કોઈને જતી રહી હોય સર્વિસ તો આપણે હોય બસો આ ડોલર હાલ્યા હોય એને કાજુ ચાલુ પડે કે ના પડે અને કઈ લઈ જવાનો છે એ ફરી પાછી અને આવે ત્યારે પાછા આપણે આપણને હાલે કોઈ ખરો. આપણે કોકને આપીએ કોક દાડો આપણો વારો આવતા આપણને કોક દાડો હાલ ના મળે. સારો વ્યવહાર કરીએ તેની વાત નહીં. તમે કયા ગામના? તમે બેહો ને ગામ બેહો તો સાબરકાંઠા બેસો ને. સાબરકાંઠા કયું ગામ? હિંમતનગર બાજુમાં આપણને કોઈ માણસ 100 ડોલર ગત્તામાં લઈ ગયો તો આપણને શું કરવું જોઈએ? આપણે તે વગર કોનો ભૂલ છે આ? એની ભૂલ તપાસ કરવી છે કે આ ભૂલ કોની? એ લઈ જનારની કે મારી? તમને કોની ભૂલ લાગે કહો? શું કે છે? હા પણ અત્યારે તો વિચાર કરો કોની ભૂલ લઈ જાય છે? આપણું ગજુ કાપી જાય છે એની ભૂલ કે આપણી ભૂલ? આપણા આપણા ગયા કે એવા હોય પાપ તો એના ભોગવવા પડે. એટલે આપણે ગયા જન્મ ના એવા કઈ પાપ હોય એટલે આપણે ભોગવવું પડે. ભોગવવું પડે તોય પણ તમને ભૂલ કોની તીકડે લાગે? એની લાગે એની લાગે ને, એટલે બસ તમને દુઃખ થાય ને, એની ભૂખ લાગે લાગે તમને દુઃખ થાય ને. પોતાની ભૂખ ભૂલ લાગે એટલે દુઃખ ના થાય, પણ એની ભૂલ લાગે એટલે તમને દુઃખ થાય કે આ મારું લઈ ગયો. શું કહ્યું? ખરી રીતે એની ભૂલ છે. એ તો અત્યારે લહેર પાણી કરતો હશે, જલેબી ખાતો હશે, ગોળાગાળી ફરતો હશે. જેને ભોગવે એની ભૂલ, તમારે ઉપાધિ આવી અત્યારે, તમે ખબર પડે ને. એટલે આ તમે પકડ્યા આજ કુદરત ના કાયદામાં આજ તમે પકડ્યા, અને કુદરતી તમને આ ન્યાય થઈ ગયો. આ દુનિયાદારી ન્યાય શું કે છે? પેલો ભૂલવારો. એટલે ભ્રાંતિ શું કે છે? પેલો ભૂલવારો. એટલે તમે ઉડતું ગયા, હવે તમે એની પાસે ઉપાધિ કરો તેથી પાછા આવે ખરું? તો પછી શા માટે ઉપાધિ કરવાની? કારણ કે હવરી સમજણ છે, આ ગુનો છે. આ હવરી સમજણ તમે સમજો કે મારો ગુનો છે, મારા ગુના ફળ મળી ગયું, થઈ ગયું, છુટકારો થયો, ઉપાધિ નહીં થાય. સમજાય એવી વાત છે બધી? એકનો એક છોકરો કોક ના મરી ગયો, અને એ માણસ શું કે ભગવાન અંબાજી નાખ્યો. ત્યાડા ખવડાવતી વખત કે મારા છોકરા ને છોકરા થયા, તે ભગવાન અંબાતો નતો, અને મરી ગયો તરત ભગવાન અંબાજી નાખ્યો. ખોખા ખોટું આમ કરો. એટલે આમ મારો હિસાબ ચૂકવાયો છે એમ માને તો એનો નિવાડો આવે નહીં. તો કેમ નિવાડો આવે? આ દુનિયામાં કોઈની ભૂલ છે નહીં. આ બધી બધી ભૂલો તમારી, તમારી ભૂલો તમે ભોગવી રહ્યા છો. તમારી ભૂલો નો જ ફળ ભોગવી રહ્યા છે. કર્મો નો અંત ક્યારે આવે? બેન પૂછે છે કર્મો નો અંત ક્યારે આવે? કર્મો નો અંત ક્યારે આવે? કર્મો નો અંત તો આ દાદા ભગવાન હું તમને પાછી રદ હોય એટલે બંધ થઈ જાય. પછી કર્મ કરાય નહી પછી તો પછી મોક્ષે જવું પડશે. પણ મોક્ષે જવું પડશે, પણ એના કરતા અહીં ભટકવું હોય તો અહીં આ કર્મ બંધ ના કરાય. અહીં ભટકવું હોય તો કર્મ બંધ ના કરાય, નહીં તો કર્મ બંધ કરશે ને મોક્ષે જવું પડશે. મોક્ષ શું વસ્તુ છે? સર્વ દુઃખ જ સંસારી દુઃખ અડે નહી, સંસારી દુઃખ જ અડે નહી. શું કે છે? એ અહિયાં આ પૃથ્વી ઉપર જ છે. અહિયાં પૃથ્વી ઉપર જ છે. પૃથ્વી ઉપર મારી પાસે 30,000 માણસો છે જે આ કાયમ મોક્ષ માં જ રહેશે. આ થઈને કાયમ મોક્ષ માં રહેશે. શું કે છે? આ બેન કાયમ મોક્ષ માં રહેશે. આ એમડી થયેલા ડોક્ટર છે ને, એમડી થયેલા તે કાયમ મોક્ષ માં રહેશે. શું મોક્ષ પછી? શું મોક્ષ? એટલે દુઃખ અડે નઈ, ગાળો બોળો નઈ. મોક્ષ પછી શું? હે? મોક્ષ પછી શું? પછી શું જોયે છે? ભટકવાનું જરૂર હોય તો વાંધો નથી. તો કાય જઈ શું જીવ શું ખોળે છે તને સમજણ પાડું. આ તમામ જીવો ખોળે છે શું? તકે સુખ ને ખોળે છે. શું ખોળે છે? કીડી હોય, મંકોડી હોય, ઝાડ હોય, બધા સુખ ને જ ખોળે. દુઃખ ને કોઈ ખોળે કરું? કેમ લાગે છે? બધા બોલો ને, બોલે બોલે તું બોલું. મારે આગળ સાહેબ તો બોલતા ફાવે. આ બધા જીવ સુખ ને ખોળે છે. હવે સુખ તો બધું હા આ જાનવરો બાનવરો માં વિચારે, એમનું ભૂખ નું દુઃખ આખો દડો રહ્યા કરે. એમની ચાર સંજ્ઞાઓ, એમની બુદ્ધિ વધારે ના હોય, એની લિમિટેડ બુદ્ધિ અને મન પણ લિમિટેડ. એટલે ચાર સંજ્ઞામાં રહેવાનું, તે આહાર ભય મૈથુન નિદ્રા, આથી ચાર નું જ ભોંધ હોય. બાકી એ નાગી ફરે તેને શરમ આવે? કેમ ભેંસ ને નાગી પર શરમ ના આવે? એને છોડી આવે તીકડે. કેવું બોલે? ભેંસ ને ગાય ને નાગી ફરે તેને શરમ ના આવે ને? મનુષ્યમાં આવે છે ત્યારે મળે છે, જયારે સારું લાગે છે, શાંતિ થાય છે, પોતાનું ધાર્યું ખાવા પીવાનું મળે છે. પણ ત્યાં પોતાનું ધારેલા પ્રમાણ થતું નથી, એટલે ત્યાં પણ એક પ્રકારનું દુઃખ છે. શું કહ્યું? ધાર્યું નહી થતું ને, એટલે ત્રણ પણ સુખ છે. તારે સુખ આ સુખ કલ્પિત સુખ છે. કેવું છે? આ ઠરાવો ના થાય કોઈ દડો. એ તો સાચું સુખ ચાખે એ સનાતન સુખ છે. સુખ જાય નહીં પછી. સુખ તાર કેટલી વાર ચતુરસ દાડામાં? એકેય વાર નહીં. હે કાયમ રહે દાદાજી. હવે કઈ ધંધા વગર ના કેવું તેવું છે ને? ધંધામાં 12,20,00,000 રૂપિયા કમાય એવું છે? શું કહું? રૂપિયા કહું છું, હા, એટલે $2,00,000 કમાય એવું છે. શું? પણ તે ધંધા બંધા ચાલે છે, છોકરો છે, બધું છે. કઈ ધંધા ને વાંધો નહીં, ધંધો સરસ કરે છે. હા તો હું 4 મહિનામાં અહીંયા આવું છું, તારે મારી પાસે ફર્યા કરે ભગવાન દઈને. અને જ્યાં ખેતી ખેતીનું જવાનું હોય ત્યાં હું પ્લેનમાં જવું, અને એ લોકો વાનમાં આવે, નજીકમાં હોય ત્યારે. એટલે શું કરે?